नारद पुराण पूर्व भाग भाग एक अध्याय 28 विविध पापोना प्रायश्चितनु विधान तथा भगवान विष्णुनी आराधनानो महिमा। श्री सनक जी कहे छे, हे नारद जी, हवे हुं प्रायश्चितनी विधिनु वर्णन करीश। सांभळो, संपूर्ण धर्मोना फळनी कामनावाळा पुरुषो काम क्रोधथी रहित धर्मशास्त्र विशारद ब्राह्मणोने धर्मनी वात पूछवी जोईए। हे विप्रवर, જે લોકો ભગવાન નારાયણની વિમુખ છે તેમના દ્વારા કરેલા પ્રાશ્ચિત તેમને પવિત્ર કરતા નથી, જે મદિરાના પાત્રને નદીઓ પણ પવિત્ર કરી શકતી નથી, બ્રહ્મહત્યારો, મદિરા પીનાર, સુવર્ણ વગેરેની ચોરી કરનાર તથા ગુરુપત્ની ગામી આ ચારને મહાપાતકી કહ્યા છે, તથા તેમની સાથે સંપર્ક કરનાર પુરુષ પાંચમો મહાપાતકી છે, જે આ લોકોની સાથે એક વર્ષ સુધી સુવા, બેસવા અને ભોજન કરવા વગેરેનો સંબંધ રાખે છે, તેને પણ બધા કર્મોથી પતિત જ સમજવો જોઈએ। અજાણતા બ્રહ્મત્યા થઈ જાય તો વલકલ વસ્ત્ર જટા ધારણ કરીને પોતાના દ્વારા મરાઈ ગયેલા બ્રાહ્મણની કોઈ વસ્તુ ધ્વજ દંડમાં બાંધીને તે લઈને વનમાં ફરે, ત્યાં જંગલમાં ફળમૂળનો આહાર કરીને રહે, દિવસમાં એકવાર મર્યાદિત ભોજન કરે, ત્રણેય સમય સ્નાન અને વિધિપૂર્વક સંધ્યા કરે, અધ્યયન અને અધ્યાપન વગેરે કાર્ય છોડી દે, નિરંતર ભગવાન વિષ્ણુનું ચિંતન કરતો રહે, નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરે અને ગંધ તથા માળા વગેરે ભોગ્ય વસ્તુઓને છોડી દે, તીર્થો તથા પવિત્ર આશ્રમોમાં નિવાસ કરે, જીવનમાં ફળમૂળથી જીવિકા ન ચાલે તો ગામમાં જઈને ભિક્ષા માગે, આ પ્રમાણે શ્રી હરિનું ચિંતન કરીને 12 વર્ષનું વ્રત કરે, ત્યાર પછી તે બ્રહ્મત્યારો શુદ્ધ થઈને બ્રાહ્મણોચિત કર્મ કરવાને યોગ્ય થઈ જાય છે। વ્રત દરમિયાન જો હિંસક જંતુઓ દ્વારા તથા રોગથી તેનું મૃત્યુ થઈ જાય તો તે શુદ્ધ થઈ જાય છે। જો ગાયો અને બ્રાહ્મણોને માટે પ્રાણ ત્યાગી દે અથવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરે તો પણ તેની શુદ્ધિ થઈ જાય છે। આ બધામાંથી એક પણ પ્રાશ્ચિત કરીને બ્રહ્મહત્યારો પાપ મુક્ત થઈ શકે છે। યજ્ઞમાં દીક્ષિત ક્ષત્રિયનો વધ કરનાર પણ બ્રહ્મહત્યા નિવારણ માટે સૂચવેલું વ્રત કરે અથવા ધગધગતા અગ્નિમાં પ્રવેશ કરી જાય અથવા ઊંચા સ્થાન પરથી નીચે પડીને પ્રાણ ત્યાગ કરે। યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણની હત્યા કરવાથી 2 ગણા વ્રતનું આચરણ કરે, આચાર્ય વગેરેની હત્યા થઈ જતા 4 ગણું વ્રત કરવાનું કહેવામાં આવ્યું છે। નામ માત્રના બ્રાહ્મણની હત્યા થઈ જાય તો 1 વર્ષ સુધી વ્રત કરે। હે બ્રહ્મન, આ પ્રમાણે બ્રાહ્મણોને માટે પ્રાયશ્ચિતની વિધિ બતાવવામાં આવી છે। જો ક્ષત્રિય દ્વારા ઉપરોક્ત પાપ થઈ જાય તો તેના માટે 2 ગણું અને વૈશ્યના માટે 3 ગણું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે। જો શુદ્ર બ્રાહ્મણનો વધ કરે છે તો તેને વિદ્વાન પુરુષ મુશલ્ય એટલે કે મુશળથી મારી નાખવા યોગ્ય માને છે। રાજાએ જ તેને દંડ આપવો એ જ શાસ્ત્રનો નિર્ણય છે। બ્રાહ્મણીના વધમાં અડધું અને બ્રાહ્મણ કન્યાના વધમાં ચતુર્થાંશ પ્રાયશ્ચિત કહ્યું છે, જેના યજ્ઞોપવિત સંસ્કાર ન થયા હોય એવા બ્રાહ્મણ બાળકોનો વધ કરવાથી પણ ચતુર્થાંશ પ્રાયશ્ચિત કરવું। જો બ્રાહ્મણ ક્ષત્રિયનો વધ કરી નાખે તો તેણે 6 વર્ષ સુધી કૃચ્છવ્રતનું આચરણ કરવું, વૈશ્યને મારવાથી 3 વર્ષ અને શુદ્રને મારે તો 1 વર્ષ સુધી વ્રત કરે। યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણની પત્નીનો વધ કરવાથી 8 વર્ષ બ્રહ્મત્યાનું વ્રત કરે। હે મુનિશ્રેષ્ઠ, વૃદ્ધ, રોગી, સ્ત્રી અને બાળકોને માટે અડધા પ્રાયશ્ચિતનું વિધાન છે। સુરા મુખ્ય 3 પ્રકારના હોય છે, ગોડી એટલે કે ગોળથી તૈયાર કરેલી, પેસ્ટી એટલે કે ચોખા વગેરેના લોટમાંથી બનાવેલી, તથા માધવી એટલે ફૂલના રસ, દ્રાક્ષ અથવા મવડાના ફૂલથી બનાવેલી। 4 વર્ષના પુરુષો તથા સ્ત્રીઓએ આ 4 પ્રકારનામાંથી કોઈ પણ સુરા પીવી ન જોઈએ। 4 વર્ષના એટલે 4 વર્ષ એટલે 4 વર્ણના પુરુષો તથા સ્ત્રીઓએ આ 4 પ્રકારનામાંથી કોઈ પણ સુરા પીવી ન જોઈએ। હે મુને, શરાબ પીનાર દ્વિજ સ્નાન કરીને ભીના કપડાં પહેરીને એકાગ્ર મનથી ભગવાન નારાયણનું નિરંતર સ્મરણ કરીને દૂધ, ઘી તથા ગૌમૂત્ર લોઢા જેવા તપાવીને પી જાય, પછી જીવતો રહે તો પાણી પીવે, તે પણ લોઢાના પાત્રથી પીએ અથવા તાંબાના પાત્રથી પીને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય। આ પ્રમાણે કરનાર મદિરા પીનાર દ્વિજ તે પાપથી મુક્ત થાય છે। અડાણતા પાણી સમજીને જે દ્વિજ શરાબ પી લે તો વિધિપૂર્વક બ્રહ્મત્યાનું વ્રત કરે, પરંતુ તેના ચિહ્નોને ધારણ ન કરે. જો રોગ નિવૃત્તિને માટે ઔષધ સેવનની દ્રષ્ટિથી કોઈ દ્વિજ શરાબ પી લે તો તેના ફરી ઉપનયન સંસ્કાર કરીને તેની પાસે બે ચાંદ્રાયણ વ્રત કરાવવા જોઈએ. શરાબથી દૂષિત પાત્રમાં ભોજન કરવું, શરાબવાળા પાત્રથી જળ પીવું તથા શરાબનો સ્પર્શ થયો હોય તે વસ્તુ ખાવી, આ બધું શરાબ પીવા સમાન છે. તાડ, ફણસ, દ્રાક્ષ, ખજૂર અને મવડાથી તૈયાર કરેલી તથા પથ્થરથી આટાને પીસીને બનાવેલી અરિષ્ટ, મેરે અને નાળિયેરથી કાઢેલી ગોળથી બનાવેલી તથા માધવી, આ 11 પ્રકારની મદિરાઓ છે. ઉપર બતાવેલી 3 પ્રકારની મદિરાના જ 11 ભેદ છે. આમાંથી કોઈ પણ મદિરાનું બ્રાહ્મણ પાન ન કરે, જો દ્વિજ એટલે કે જો દ્વિજ કહેતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અજ્ઞાનવશ આમાંની કોઈ એકને પી લે તો ફરીથી પોતાના ઉપનયન સંસ્કાર કરાવીને તપ્ત કૃચ્છ વ્રતનું આચરણ કરે. સામે અથવા પરોક્ષમાં બળપૂર્વક અથવા ચોરીથી બીજાની ધનને લઈ લે છે તેનું આ કર્મ વિદ્વાન પુરુષો દ્વારા ચોરી કહેવાય છે. મનુ વગેરેને સુર્ણના માપની પરિભાષા આ પ્રમાણે કરી છે. તે માપ આગળ કહેવામાં આવેલા પ્રાશ્ચિતની ઉક્તિનું સાધન છે, તેથી તેનું વર્ણન કરું છું. સાંભળો, જરોખાના છિદ્રથી ઘરમાં આવેલા સૂર્યના કિરણો છે, તેમાંથી જે ઉત્પન્ન સૂક્ષ્મ રજકણ ઉડતા દેખાય છે તેને વિદ્વાન પુરુષ ત્રસરેણું કહે છે. તે જ ત્રસરેણુંનું માપ છે. 8 ત્રસરેણુંનો 1 નિષ્ક થાય છે અને 3 નિષ્કની 1 રાય કહે છે. 3 રાયના દાણાનો 1 સરસવ થાય છે અને 6 સરસવના દાણાનો 1 જવ થાય છે. 3 જવનો 1 કૃષ્ણલ થાય છે. 5 કૃષ્ણલનો 1 માસા માનવામાં આવ્યો છે. હે નારદજી, 16 માસા બરાબર 1 સુવર્ણ થાય છે. જે કોઈ મૂર્ખતાવશ સુવર્ણ જેટલા બ્રાહ્મણના ધનને અર્થાત 16 માસા સોનાની ચોરી કરે છે તો તેને તો તેણે ઉપર જણાવ્યું તેમ 12 વર્ષ સુધી ખોપડી અને ધ્વજ ચિહ્ન રહિત બ્રહ્મત્યા વ્રત કરવું જોઈએ. ગુરુજનો, યજ્ઞ કરનારા ધર્મનિષ્ઠ પુરુષો તથા ક્ષત્રિય બ્રાહ્મણોનું સોનું ચોરી લે તો આ પ્રમાણે કરે. પછી સંપૂર્ણ શરીરમાં ઘીનો લેપ કરે ને છાણાથી પોતાના શરીરને ઢાંકીને અગ્નિ લગાડીને બળી મરે ત્યારે તે આવી ચોરીથી મુક્ત થાય છે. જો ક્ષત્રિય બ્રાહ્મણના ધનને ચોરી અને પશ્ચાતાપ થયા તે ત્યાં જ પાછું આપી દે તો તેના માટે પ્રાશ્ચિતની વિધિ સાંભળો. હે બ્રહ્મર્ષિ, તે 12 દિવસ સુધી ઉપવાસપૂર્વક સાંતપન વ્રત કરીને શુદ્ધ થાય છે. રત્ન, સિંહાસન, મનુષ્ય, સ્ત્રી, દુધાળ ગાય તથા ભૂમિ વગેરે પદાર્થો પણ સુવર્ણ જેવા જ માનવામાં આવ્યા છે. આ પદાર્થોમાંથી કોઈ પણ પદાર્થની ચોરી કરનાર માટે ઉપર કહ્યું તેનાથી અડધું પ્રાશ્ચિત માનવામાં આવ્યું છે. રાય બરાબર સોનાની ચોરી કરે તો 4 પ્રાણાયામ કરવા જોઈએ. સરસો જેટલા સોનાની ચોરી કરનાર વિદ્વાન પુરુષે સ્નાન કરીને વિધિપૂર્વક 8000 ગાયત્રીના જપ કરવા. જવ જેટલું સોનું ચોરે તો દ્વિજ જો પ્રાતઃકાળથી લઈને સાયંકાળ સુધી ગાયત્રીના જપ કરે તો તેનાથી શુદ્ધ થાય છે. કૃષ્ણ જેટલા સોનાની ચોરી કરે તો મનુષ્ય સાંતપન વ્રત કરવું. જો 1 માસા જેટલું સોનું ચોરી લે તો તેણે 1 વર્ષ સુધી ગૌમૂત્રમાં રાંધેલા જવ ખાઈને રહે તો શુદ્ધ થાય છે. પૂરા 16 માસા સોનાની ચોરી કરે તો મનુષ્ય એકાગ્રચિત્તે 12 વર્ષ સુધી બ્રહ્મત્યા માટેનું જે વ્રત છે તે કરે. હવે ગુરુપત્ની ગામી પુરુષોને માટે પ્રાશ્ચિતનું વર્ણન કરવામાં આવે છે. જો મનુષ્ય અજ્ઞાનવશ માતા અથવા સાવકી માતા સાથે સમાગમ કરી લે તો લોકો સમક્ષ પોતાનું પાપ જાહેર કરીને સ્વયં પોતાના અંડકોષને કાપી નાખે અને હાથમાં તે અંડકોષને લઈને નૃત્યકોણમાં ચાલ્યો જાય. જતા જતા રસ્તામાં કદી સુખ દુઃખનો વિચાર ન કરે. જે આ પ્રમાણે કોઈ યાત્રી તરફ જોયા વિના પ્રાણાંત થતા સુધી ચાલ્યા કરે તો તે પાપથી શુદ્ધ થઈ જાય છે. અથવા પોતાના પાપને જાહેર કરીને કોઈ ઊંચા સ્થાન પરથી પડીને પ્રાણ ત્યાગ કરે. જો વિચાર કર્યા વિના પોતાના વર્ણની અથવા પોતાનાથી ઉત્તમ વર્ણની સ્ત્રીની સાથે સમાગમ કરી લ્યો તો એકાગ્રચિત થઈને 12 વર્ષો સુધી બ્રહ્મહત્યા માટેનું વ્રત કરે. જે અજાણતા કેટલીક વાર સમાન કે ઉત્તમ વર્ણની સ્ત્રી સાથે સમાગમ કરે તો તે છાણાના અગ્નિમાં બળીને શુદ્ધ થાય છે. જો વીર્યપાતથી પહેલાં જ માતાની સાથેના સમાગમથી નિવૃત્ત થઈ જાય તો બ્રહ્મહત્યા જેવું વ્રત કરીને જો વીરપાત થઈ જાય તો પોતાના શરીરને અગ્નિમાં બાળી નાખે, જો પોતાના વર્ણની અથવા પોતાનાથી ઉત્તમ વર્ણની સ્ત્રીની સાથે સમાગમ કરનાર પુરુષ વીર્યપાતથી પહેલાં જ નિવૃત્ત થઈ જાય તો ભગવાન વિષ્ણુનું ચિંતન કરતો રહીને 9 વર્ષ સુધી બ્રહ્મહત્યા જેવું વ્રત કરે. મનુષ્ય જો કામાદ થઈને માસી, ફોઈ, ગુરુપત્ની, સાસી, સાસુ, કાકી, મામી અને પુત્રી સાથે 2 વાર સમાગમ કરે તો બ્રહ્મહત્યા જેવું પ્રાશ્ચિત કરે અને 3 વાર કરે તો અગ્નિમાં પ્રાણ ત્યાગ કરે. જે કામાધીન થઈને ચાંડાળ ભીલ જાતિની સ્ત્રી, જે કામાધીન થઈને ચાંડાળ ભીલ જાતિની સ્ત્રી, પુત્રવધુ, બહેન, મિત્રપત્ની તથા શિષ્યની સ્ત્રી સાથે સમાગમ કરે છે તેણે 6 વર્ષ સુધી બ્રહ્મત્યાનું પ્રાશ્ચિત માટેનું વ્રત કરવું. આવા મહાપાપ સમાજમાં બહુ ઓછા થાય છે, પરંતુ પ્રાશ્ચિત વિધાનમાં તો લાખો કરોડમાંથી 1 પણ મનુષ્યથી જો આવું પાપ થાય છે તો તેનું પણ પ્રાશ્ચિત બતાવવું જોઈએ, જેથી શાસ્ત્રનું આ કઠોર દંડ વિધાન છે. હવે મહાપાતકી પુરુષોની સાથે સંસર્ગનું પ્રાશ્ચિત કહેવામાં આવે છે. બ્રહ્મહત્યા વગેરે 4 પ્રકારના મહાપાતકીઓ સાથે જે પુરુષનો સંસર્ગ થાય છે તેના માટે વિહિત પ્રાશ્ચિત વ્રત પાલન કરીને અવશ્ય શુદ્ધ થઈ જાય છે. જે અજાણતા 5 રાત સુધી આવા લોકોની સાથે રહે છે તેણે વિધિપૂર્વક પ્રાજાપત્યા કૃચ્છ નામક વ્રત કરવું જોઈએ. 12 દિવસ તેમની સાથે સંસર્ગ થઈ જાય તો તેનું પ્રાશ્ચિત મહા સાંતપન વ્રત છે અને 15 દિવસ મહાપાતકીઓનો સહવાસ કરી લેવાથી મનુષ્ય 12 દિવસ સુધી ઉપવાસ કરે, 1 માસના સંસર્ગ માટે પરાક વ્રત અને 3 માસના સંસર્ગ માટે ચંદ્રાયણ વ્રતનું વિધાન છે. 6 મહિના સુધી મહાપાતકી મનુષ્યના સંગ થાય તો 2 ચંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરવું. 1 વર્ષથી થોડા ઓછા સમય સુધીના સંસર્ગ માટે 6 મહિના ચંદ્રાયણ વ્રત કરવું અને જો જાણી સમજીને મહાપાતકીઓનો સંગ કરવામાં આવે તો ક્રમશઃ આ બધાનું પ્રાશ્ચિત કરવા, પ્રાશ્ચિત ઉપર જણાવેલા પ્રાશ્ચિત કરતા 3 ગણું કરવાનું વિધાન છે. દેડકું, નોળિયું, કાગડો, સુવર, ઉંદર, બિલાડી, બકરી, ઘેટું, કૂતરું અને મરઘી આમાંથી કોઈનો વધ કરવાથી બ્રાહ્મણે અર્ધકૃચ્છ વ્રત કરવું અને ઘોડાની હત્યા કરનાર મનુષ્ય અતિકૃચ્છ વ્રત કરે. હાથીની હત્યા કરવાથી તૃપ્તકૃચ્છ અને ગોહત્યા કરવાથી પરાક વ્રત કરવાનું વિધાન છે. જો સ્વેચ્છાથી જાણી જોઈને ગાયોનો વધ કરવામાં આવે તો મનીષી પુરુષોએ તેની શુદ્ધિનો કોઈ ઉપાય જોયો નથી. પીવા યોગ્ય વસ્તુ, સૈયા, આસન, ફૂલ, ફળ, મૂળ તથા ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થોની ચોરીના પાપનું શોધન થાય એવું પ્રાશ્ચિત પંચગવ્યનું પાન બતાવવામાં આવ્યું છે. સૂકા લાકડા, ઘાસ, વૃક્ષ, ગોળ, ચામડું, વસ્ત્ર અને માંસ આ પદાર્થની ચોરી કરવાથી 3 રાત્રિ ઉપવાસ કરવો જોઈએ. ટીટોળી, ચકલી, હંસ, કારંડવ, ઘુવડ, સારસ, કબૂતર, જલમુર્ગો, પોપટ, નીલકંઠ, બગલું, સુંસ એટલે મગર જેવું જલજંતુ અને કાચબો આમાંથી કોઈને પણ મારવાથી 12 દિવસનો ઉપવાસ કરવો જોઈએ. વીર્ય, મળ અને મૂત્ર ખાવાથી પ્રાજાપત્ય વ્રત કરવું. શુદ્રનું જૂઠું ખાવાથી 3 દિવસ ચાંદ્રાયણ વ્રત કરવું. રજસોલા સ્ત્રી, ચાંડાળ, મહાપાતકી, સુવાવ, પતિત, ઉચ્છિષ્ટ વસ્તુ વગેરેનો સ્પર્શ કરવાથી વસ્ત્ર સહિત સ્નાન કરીને ઘી પીવું. હે નારદજી, આ ઉપરાંત 800 ગાયત્રીના જપ કરે ત્યારે તે શુદ્ધ થાય છે. બ્રાહ્મણો અને દેવતાઓની નિંદા સૌથી મોટું પાપ છે. વિદ્વાનોએ જે જે પાપ મહાપાપોની બરાબરીના કહ્યા છે તે બધાનું આજ પ્રમાણે વિધિપૂર્વક પ્રાશ્ચિત કરવું જોઈએ. જે ભગવાન નારાયણનું શરણ લઈને પ્રાશ્ચિત કરે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જે રાગ દ્વેષ વગેરેથી મુક્ત થઈને પાપોનું પ્રાશ્ચિત કરે છે, સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખે છે અને ભગવાન વિષ્ણુના સ્મરણમાં તત્પર રહે છે, તે મહાપાતકોથી અથવા સંપૂર્ણ પાતકોથી યુક્ત હોય તો પણ તેને બધા પાપોથી મુક્ત જ સમજવો જોઈએ, કેમ કે તે ભગવાન વિષ્ણુના ભજનમાં લાગેલો છે. જે માનવ અનાદિ અનંત વિશ્વરૂપ તથા રોગ શોકથી રહિત ભગવાન નારાયણનું ચિંતન કરે છે તે કરોડો પાપોથી મુક્ત થઈ જાય છે. સાધુ પુરુષોના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુનું સ્મરણ, પૂજન, ધ્યાન અથવા નમસ્કાર કરવામાં આવે તો તે સર્વ પાપોનો અવશ્ય નાશ કરી દે છે. જે કોઈના સંપર્કથી અથવા મોહવશ પણ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને તેમના વૈકુંઠધામમાં જાય છે. હે નારદજી, હે નારદજી, ભગવાન વિષ્ણુનું એકવાર પૂજન કરવાથી સંપૂર્ણ ક્લેશો નષ્ટ થઈ જાય છે તથા તે જ મનુષ્યને સ્વર્ગાદી ભોગોની પ્રાપ્તિ થાય છે. આ સ્વયં જ અનુમાન થઈ જાય છે. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. જે લોકોને મનુષ્ય જન્મ મળ્યો છે તે ધન્ય છે. માનવ જન્મ મળવા છતાં પણ ભગવાનની ભક્તિ વિશેષ દુર્લભ છે. તેથી વીજળીની જેમ ચંચળ, ક્ષણભંગુર અને દુર્લભ માનવ જન્મને પ્રાપ્ત કરીને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું ભજન કરવું જોઈએ. તે ભગવાનની જ અજ્ઞાની, તે ભગવાન જ અજ્ઞાની જીવોને અજ્ઞાનમય બંધનથી છોડાવે છે. ભગવાનના ભજનથી બધા વિઘ્નો નષ્ટ થઈ જાય છે તથા મનની શુદ્ધિ થાય છે. ભગવાન જનાર્દનના પૂજિત થવાથી મનુષ્ય પરમ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ભગવાનની આરાધનામાં લાગેલા મનુષ્યના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામનો સનાતન પુરુષાર્થ અવશ્ય સિદ્ધ થાય છે, એમાં સંશય નથી. યસ્તુ રાગા યસ્તુ રાગા દિન દિનિર્મુક્તો યનુતાપસમ અન્વિતઃ સર્વભૂત દયાયુક્તો વિષ્ણુ સ્મરણમ તત્પરઃ મહાપાતક યુક્તો વા યુક્તો વા સર્વપાતકે વિમુક્ત એવ પાપેભ્યો જ્ઞેયો વિષ્ણુ પરો યતઃ નારાયણમ નારાયણમ નાદ્યનંતમ વિશ્વાકારમ નામમયમ યસ્તુ સંસ્મરેત મર્ત્યઃ સ મુક્ત પાપ કોટિભિઃ સ્મૃતો વા પૂજિતો વાપિ ધ્યાત ધ્યાતઃ પ્રણમીતો અપિ વા નાશયત્યેવ પાપાની વિષ્ણુ હૃદયગમનઃ સતામ સંપર્કાર્ધ્યદિ વા મોહાધ્યસ્તુ પૂજ્યતે હરિમ સર્વપાપ વિનિર્મુક્તઃ સ પ્રયાતિ હરેહે પદમ સંસ્કૃતસ્મિન શરણા દૃષ્ણોર નશ્યંતિ ક્લેશ સંચયાઃ સ્વર્ગાદિ ભોગ પ્રાપ્તિ અસ્તુ તસ્ય વિપ્રાનુમીયતે માનુષમ દુર્લભમ જન્મ પ્રાપ્યતે યે મુનીશ્વરઃ તત્રાપી હરિભક્ત સ્તુ દુર્લભા પરિકીર્તિતા તસ્માત ડિલ લલાતા લોલમ માનુષ્ય પ્રાપ્ય દુર્લભમ હરિ સંપૂજ્યેદ ભક્તયા પશુપાસ વિમોચન સર્વે અંતરાયા નશ્યંતિ મનઃ સુધિષ્વ જાયતે પરમ મોક્ષ લભ્યે ચેવ પૂજિતે તુ જનાર્દને ધર્માર્થ કામ મોક્ષાખ્યા પુરુષાર્થા સનાતન હરિ પૂજા પરાણામ તુ સિદ્ધ્યંત્રી સિદ્ધ્યંતિ નાત્ર સંશય નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 30 શ્લોક સંખ્યા 92-102 અરે પુત્ર સ્ત્રી ઘર ખેતર ધન અને ધાન્ય નામ ધારણ કરવાવાળી માનવી મૃત્યુને પામીને તું અભિમાન ન કર. કામ ક્રોધ લોભ મોહ મદ પરાપવાદ અને નિંદાનો સર્વથા ત્યાગ કરીને ભક્તિપૂર્વક ભગવાન શ્રી હરિનું ભજન કર. બધા કામ છોડીને ભગવાન જનાર્દનની ભક્તિમાં લાગી જા. યમપુરીના તે વૃક્ષો નજીક જ દેખાય છે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, મૃત્યુ પણ જ્યાં સુધી આવી પહોંચ્યું નથી અને ઇન્દ્રિયો જ્યાં સુધી શિથિલ થઈ જતી નથી ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરી લેવી જોઈએ. આ શરીર નાશવાન છે. બુદ્ધિમાન પુરુષે એના પર કદી વિશ્વાસ ન કરો. મૃત્યુ હંમેશા પાસે જ રહે છે. ધન વૈભવ અત્યંત ચંચળ છે અને શરીર થોડા જ સમયમાં મૃત્યુનો ગ્રાસ બની જવાનું છે. તેથી અભિમાન છોડી દે. એ મહાભાગ, સંયોગનો અંત વિયોગ જ છે. અહીં બધું જ ક્ષણભંગુર જ છે એવું જાણીને ભગવાન જનાર્દનની પૂજા કરો. મનુષ્ય આશાથી કષ્ટ વેઠે છે તેના માટે મોક્ષ અત્યંત દુર્લભ છે. જે ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું ભજન કરે છે તે મહાપાતકી હોય તો પણ તે પરમ ધામમાં જાય છે, જ્યાં જઈને કોઈને શોક થતો નથી. હે સાધુ શિરોમણે, સંપૂર્ણ તીર્થ, સમસ્ત યજ્ઞ અને અંગો સહિત બધા વેદ પણ ભગવાન નારાયણના પૂજનની 16મી કલાની પણ બરાબરી કરી શકતા નથી. સર્વ તીર્થાની યજ્ઞાસ્વ સાંગ વેદાસ્વ સતમ નારાયણ અર્ચનશ્ય તે કલામ નારહંતી ષોડશી. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 30 શ્લોક સંખ્યા 110-111. જે લોકો ભગવાન વિષ્ણુની ભક્તિથી વંચિત છે તેમને વેદ યજ્ઞ અને શાસ્ત્રોથી શું લાભ, તેમણે તીર્થોની સેવા કરીને શું મેળવ્યું, તથા તેમના વ્રત અને તપથી પણ શું થવાનું છે. જે અનંત સ્વરૂપ નિરીહ એટલે આસ કે ઈચ્છા વિનાના ઓમકાર બોધ્ય વરેણ્ય વેદાંત વેદ્ય તથા સંસારરૂપી રોગના વેદ્ય ભગવાન વિષ્ણુનું યજન કરે છે તે મનુષ્ય તે જ ભગવાન અચ્યુતના પરમધામમાં જાય છે. જે અનાદિ આત્મા અનંત શક્તિ સંપન્ન જગતના આધાર દેવતાઓના આરાધ્ય તથા જ્યોતિ સ્વરૂપ પરમ પુરુષ ભગવાન અચ્યુતના સ્મરણ કરે છે, અચ્યુતનું સ્મરણ કરે છે, તે નર પોતાના નિત્ય સખા નારાયણને પ્રાપ્ત કરી લે છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 28 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.